सुखतः क्रियते रामा भोग पश्चादहंत शरीरे रोग अद्यापि लोके मरणं शरणं तदपि न मुञ्चति पापाचरणं भज गोविंदं भज गोविंदं गोविंदं भज मूढ़मते। सुखतः क्रियते रामा भोगः पश्चादहंत शरीरे रोगः ये यद्यपि लोके मरणं शरणं तदपि न मुञ्चति पापाचरणं। आ श्लोकनो सीधो साधो अर्थ आपने जोयो छे। शंकराचार्य जी कहे छे के होशे थी राजी राजी थईने स्त्रियादिकनो सुख लोको भोगवे छे, परंतु अंते अनेक रोग अने दुख थी घेराई जाए छे अने अंते मरण ने शरण थई जाए छे, छता पण आवू पाप रूपी आचरण लोको छोड़ता नथी अने गोविंदनु एटले के प्रभुनु भजन करता नथी। तो आ श्लोकना संदर्भ में अपने गया प्रवचन में जोयुं के परस्त्री साथे संबंधो होय, दुराचार होय, दुराचार आचरवा सारा लागे छे, पण पछी जे पीड़ा दुख रोग व्यथा कलंक एनी जे बधी बाबतो छे ए आपणे गया प्रवचन में सांभळी। हवे परणित जे पति पत्नी दंपति छे एना संदर्भमां पण कंईक शंकराचार्य जी ने आ श्लोक द्वारा कहेवुं छे ए आपणे सांभळवानुं छे। पण ये पहला एक वात हमेशा ने माटे मनमां बधाए पकड़ी राखवी जोईए કે પરણવું એ કોઈ પાપ નથી। ગ્રહસ્થાશ્રમી થવું એ કોઈ નિંદનીય કર્મ નથી, કારણ કે ગ્રહસ્થાશ્રમીઓને ત્યાં જ ભગવાનના અવતાર અને મોટા પુરુષોનો જન્મ થાય છે, એનાથી સંસાર છે। એટલે આપણા શાસ્ત્રોમાં કે ઋષિ મુનિઓએ કે આજે પણ સાધુ સંતો કોઈ ગ્રહસ્થાશ્રમની નિંદા કરતા નથી, પરંતુ સમજવાની વાત એ છે કે ગ્રહસ્થ થઈને પણ ધીમે ધીમે ઉર્ધ્વ ગતિ કરવાની છે। એટલે કે ગ્રહસ્થાશ્રમ છે એ વૈરાગ્ય પ્રાપ્ત કરવાની પાઠશાળા સમજવાની છે, કે ધીમે ધીમે સ્ત્રી પુરુષ પતિ પત્ની અરસપરસ બધા વિકારોનો ત્યાગ કરી ભગવદ્મય ભક્તિમય નિસ્પૃહી જીવન જીવે અને પોતાનું આત્મકલ્યાણ સાધી લે એ ગ્રહસ્થાશ્રમનો મૂળ હેતુ છે। જો એ હેતુ વિસરાઈ જાય અને કેવળ ગ્રહસ્થાશ્રમ ભોગ વિલાસનું જ સાધન અને પગથિયું બની રહેતું હોય તો એવા ગ્રહસ્થાશ્રમ છે એ નિંદનીય છે। પણ આજના સમયમાં તો વિચારધારાઓ બહુ બદલતી જાય છે, પ્રચાર અને પ્રસાર અને વાતાવરણ જ એવું છે કે ગમે તેટલી ઉંમર થાય તો પણ સ્ત્રી પુરુષો સંસારના ભોગમાં સંલગ્ન રહે એવા જ ઉપચારો, એવા જ ઉપદેશો, એવી જ બધી વૈજ્ઞાનિક શોધો અને એ તરફનો જ માહોલ, અને જાણે એના માટે જ આ જીવન હોય એવી એક જે ફિલોસોફી સમાજમાં પ્રવર્તે છે એ યોગ્ય નથી. આજે તો વાતાવરણ એવું છે, વધતું જ જવાનું છે, એમાં કંઈ બ્રહ્મચર્યની કે આ વિકારોથી પાછા વળી સ્ત્રી પુરુષો અંતર્મુખી થાય એવી વાતો હાસ્યાસ્પદ ગણાય છે, ટીકા થાય છે. હમણાં જે એક બે સંન્યાસીઓના સ્ત્રીઓ સાથેના કૌભાંડો નિત્યાનંદ સંન્યાસીના વગેરે આવ્યા, ત્યાર પછી ઘણા બધા એવા લેખકો ચિંતકો બધા લખવા માંડ્યા અખબારોમાં. માં ગુજરાત હમણાં ગઈ રવિવારની પૂર્તિમાં જય વસાવડાએ એવું લખ્યું કે બ્રહ્મચર્યથી કંઈ આત્મજ્ઞાન ને મહાજ્ઞાની થઈ જવાતું હોય તો હિજડા બધાય મહાજ્ઞાની થઈ જાય. હવે આ સાંભળીને તો જેને અક્કલ નથી એ લોકોને તેમ લાગે કે શું જયભાઈએ શું વાત કરી છે, કે વાતે સાચી, સામે હિજડા છે જ, મૂર્તિમાન છે. એટલે લોકોને લખનારે બુદ્ધુ, સાંભળનારે બુદ્ધુ, સ્વીકારનારા તો મહાબુદ્ધુ. મૂળ થાય છે શું, જેનો જે માર્ગ નથી એના ઉપર લખવું એ અનધિકારકૃત ચેષ્ટા છે. બ્રહ્મચર્યને માર્ગે ગ્રહસ્થ થઈને ચાલ્યા હોય અને પછી લખતા હોય તો એનો એક એક્સપિરિયન્સ છે, અનુભવ છે. જે માર્ગે કોઈ દી ચાલ્યા નથી પછી એના વિશે ગમે તેટલું શાબ્દિક જ્ઞાન હોય તો એ જ્ઞાન છેતરામણું જ હોય. બીજી વસ્તુ શું થાય છે કે ભારતીય સંસ્કૃતિ કે હિન્દુ શાસ્ત્રો, હિન્દુ ધર્મ, વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત, રામાયણ વગેરે, વચનામૃત વગેરે ગ્રંથો, એમાં જે તત્વનું ઊંડાણ અને તત્વની પ્રાપ્તિની ઊંચાઈ જેવી આપણા હિન્દુ ધર્મમાં છે એવી વિશ્વમાં કોઈ પાસે નથી. આ વસ્તુ ને ભૂલીને બીજા જે સંસ્કૃતિઓ પરદેશી છે એની સાથે આપણી સંસ્કૃતિને મિલાવે અને એના સંદર્ભમાં વિચારે ને પછી લખે, ક્યાં ઘોડું ને ક્યાં ગધેડું, ક્યાં ઘોડું અને ક્યાં ગધેડું, બે ને પછી એક દફણે ચલાવવા, એ તો મોટી મૂર્ખામી કહેવાય. વિદેશની જે કાંઈ ધર્મચિંતના છે કે શાસ્ત્રો છે એની રીતે એ બરાબર છે, પણ તમે અહીંયા એ બધું લાગુ પાડો તો ના પડે, કારણ કે એ સંસ્કૃતિમાં કોઈ એક બુદ્ધ પુરુષ પેદા નથી થયો, એક મહાવીર થયો નથી, એક ચૈતન્ય થયા નથી, એક શંકરાચાર્ય નથી થયા. અને તમે એની વાતો હવે તમે લઈ આવો કે ફ્રોઈડે આમ કીધું, ફ્રોઈડ એટલે આપણા જાજરૂનો મળ કહેવાય, એની વેલિડ કેટલી, એના તમે વિચારો અહીંયા નાખો. તમે હિન્દુ અને ભારતીય થઈને જ્યારે તમે આવું વાટો ત્યારે થોડી વેદના થોડી નહીં જાજી થાય, ન જે વિષય તમને અનુભૂત નથી તો લખવું જ ન જોઈએ. આપણા ઋષિમુનિઓ કોઈ સાધુ સંતે કોણે એમ કીધું કે બ્રહ્મચર્ય પાળેલ મહાજ્ઞાની થઈ જાય એવું કોણે કીધું? તું કહે છે જયુભાઈ, તું કહે છો કે આ બ્રહ્મચર્ય પાળેલ મહાજ્ઞાની થઈ જાય, અમારા કોઈ ઋષિમુનિઓ સાધુ સંતો એવું કીધું જ નથી. મૂળ થાય છે શું, બ્રહ્મચર્ય શું છે એ જ ખબર નથી હોતી. બીજો બ્રહ્મચર્યનો હેતુ શું છે એ તો મુદ્દલ ખબર નથી હોતી અને લખે છે. હું તમને કહું, તમારી પાસે થાળી હોય એટલે રોટલી દાળ શાક ભાત મળી જાય, પણ રોટલી દાળ ભાત શાક હોય અને જો થાળી હોય તો થાળીમાં મૂકીને રોટલી દાળ ભાત શાક નિરાતે જમી શકાય એમ મૂર્ખના સરદાર બ્રહ્મચર્ય છે. એ પાત્રતા છે, થાળી છે, એ હોય બ્રહ્મચર્ય સિદ્ધ હોય તો ધર્મ સિદ્ધ થાય, જ્ઞાન સિદ્ધ થાય, આત્મજ્ઞાન સિદ્ધ થાય, ભક્તિ સિદ્ધ થાય. સહયોગી સાધન છે. જો તમે બ્રહ્મચર્ય ન પાળો તો જ્ઞાન પણ સિદ્ધ ન થાય, ભજન કરો તે સિદ્ધ ન થાય, ભક્તિ એ સિદ્ધ ના થાય. એ ઋષિ મુનિઓનું સંતોન કેવું છે, કે દિવસે એમ કીધું આ તો બધા બળદિયા ન બધા વૈકુંઠમાં આવ્યા જાય. આપણા શાસ્ત્રોમાં કીધું છે બકરાઓ વાંદરાઓ છે એ બધા ફળફૂલ ખાય છે, બકરાઓ દાઢા રાખે છે, વળવા આંગળાઓ છે શીર્ષાસનમાં રહે છે, માછલા અખંડ જળ સ્નાન જ કરે છે, તો શું બધા વૈકુંઠમાં જાય છે? આપણા શાસ્ત્રોએ કીધું નથી જાતા. આ એક પાત્રતા છે. જો તમારી પાસે પ્યાલો હશે તો તમે શેરડીનો રસ ભરીને પી શકશો, પણ પ્યાલો ફૂટલો હશે તો ગમે એવો કિંમતી રસ હશે ઢોળાઈ જશે. રોજ તમે હજાર માળા કરતા હો પણ હવે તમે પાછા છીનાળું કરતા હો તો તમને ભજન નહીં સિદ્ધ થાય. આ ઋષિઓનું કેવું છે? બાકી જેને આ કંઈ કરવું જ નથી એને ક્યાં ઋષિ મુનિએ કીધું તમે બ્રહ્મચર્ય પાળો? અરે તમે મરો ને, તમારે જેટલું મરવું એટલું મરો. કયા ઋષિ મુનિએ એવું કીધું? રાજા મારો પાંચ પાંચ હજાર રાણીઓ રાખતા, કોઈને કીધું કે તમે આટલું બધું હું કામ હંઘરો છો? એટલે વાત નથી સમજતા. ગુણન શાહે વળી એમ લખ્યું, પરણેલા સાધુઓનો અત્યારે જરૂર છે. જેમ આવે એમ જ લખી નાખો. આ બધા અંતર્ગત રીતે બધા ઓશો રજનીશ ની કંઠી બાંધેલી હોય છે. હવે ઓશો રજનીશ કેદી બ્રહ્મચર્ય પાડ્યું તે તમે એની ઓથેન્ટિસિટી લેવા જાવ છો. પરણેલા સાધુઓની જરૂર છે. વિચાર એટલો નથી આવતો કે તમે અત્યારે લખો છો, એના થોડા વખત પહેલા જ આશારામ બાપુ અને એના દીકરા નારાયણ સાંઈ, કેટલી સ્ત્રીઓના સ્કેન્ડલ કૌભાંડ એનું બધું છાપવામાં બધે ચર્ચાઓ થઈ. એ બે બાપ દીકરો પરણેલા છે તો હું સોલ્યુશન થઈ ગયું? તમે કયો પરણેલા હોય તો આવું કઈ ના થાય. તો આ બે પરણેલા છે અને એવા તો કેટલાય છે જે છાપે ન ચડ્યા. પરણેલા છે અને છતાંય સાધુ પુરુષ તરીકે પૂજાય છે, હજારો લાખો લોકો એનો ઉપદેશ સાંભળે છે અને છતાંય એટલી બધા વ્યભિચાર છે કે જે લોકોને ખબર નથી. તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો એનાથી? એટલે ભાઈ, તમે પરણેલા સાધુ હોય કે વગર પરણેલા સાધુ હોય, એનાથી કોઈ પ્રશ્ન સોલ્વ થતો નથી. પ્રશ્ન સોલ્વ કેવળ થાય છે વ્યક્તિગત જાગૃતિ અને સામાજિક જાગૃતિ, તો જ પ્રશ્ન સોલ્વ થાય, નહીતર કોઈ પ્રશ્ન સોલ્વ ન થાય. વ્યક્તિગત વિવેક અને સામાજિક વિવેક, સામાજિક જાગૃતિ વ્યક્તિગત જાગૃતિ બંને હોય તો જ થાય. આ સામાજિક ને વ્યક્તિગત વિવેક અને જાગૃતિ એ તો બહુ લાંબુ ચેપ્ટર છે, અહીંયા કહેવાની જરૂર નથી. પણ થોડો સામાજિક વિવેક અને જાગૃતિની તમને વાત કરું. તમે મોટે ભાગે સંન્યાસીઓ જે કોઈ પ્રસિદ્ધ છે, જાહેર છે, જે કોઈ પ્રવચનો કરવા માટે દેશ પરદેશમાં બધે ફરે છે, તમે નજર કરજો. લગભગ બધા મોટા ભાગના એવા સંન્યાસીઓ એ ગાડીમાં બેસે તો એનો ડોર ખોલવા વાળી સ્ત્રીઓ હોય, બેસાડવા વાળા સ્ત્રીઓ હોય, સભામાં બધું વ્યવસ્થા કરવા વાળા માટે યુવાન સ્ત્રીઓ હોય, એની પથારી કરવા વાળી સ્ત્રીઓ, રસોઈ કરવા વાળી સ્ત્રીઓ, જમાડનારી સ્ત્રીઓ, પગ દાબવા વાળી સ્ત્રીઓ, પછી આ સમાજ જો એની સ્વીકાર કરતો હોય તો સમાજ મૂર્ખ છે. અહીંયા સમાજને વિવેક હોવો જોઈએ, અહીંયા સમાજને જાગૃતિ હોવી જોઈએ, આનો વિરોધ થવો જોઈએ. તમે નારીનો ત્યાગ કર્યો છે તો તમારા નારી પગ દાબે, તમારી નારી આવી રીતે પથારી કરે, તમારી નારી તમારો હાથ ઝાલીને પછી તમને સભામાં લાવે, એ તો તમે સંન્યાસી શાના? તમે શું છોડ્યું? દૂર તમે કરવાની વાત કરો તો તરત એમ કહે કે ના, સ્ત્રીઓ કેમ સંન્યાસીઓ નજીક ના જઈ શકે? શું સ્ત્રીઓ સંન્યાસીની સેવા ના કરી શકે? તો પછી એ સ્વીકારી લેવું જોઈએ, સંન્યાસીઓ શોષણ શું કામ ના કરે? તો એ સ્વીકારી લ્યો ને, તો પછી બે વસ્તુ શું કામ આમ ડાકલી વગાડો છો? એટલે એની મર્યાદાનો સમાજે જાગૃતિપૂર્વક સમજવું જોઈએ કે આ વસ્તુ અહીંયા ન હોવી જોઈએ. આ એ જાગૃતિ હોય, એ મર્યાદા હોય, એ વિવેક હોય તો ઘણું બધું ઓછું થઈ જાય. પણ સમાજ જ બગાડે અને સમાજને હાથે કરીને માથું ફોડવું છે અને પછી બેઠા બેઠા વાળી લીટા તાણે રાખે અખબારોમાં, એનો કોઈ અર્થ નથી ને. સમાજ જાગૃત એ રીતનો હોવો જોઈએ કે કઈ રીતે પ્રશ્ન સોલ્વ થાય, શું સંતોની મર્યાદા હોય, શું વિવેક હોય, એ બધું સમજવું જોઈએ. એનાથી જ પ્રશ્ન સોલ્વ થાય. બાકી એક વસ્તુ નક્કી થઈ ગઈ, બે દ્રષ્ટાંતો તમારી સામે મૂક્યા, આમાં પરણેલા સાધુ વધારો કે વગર પરણેલા, એનાથી કાંઈ મેળ પડતો નથી. એટલે ગ્રહસ્થ થઈને વિવેકપૂર્વક જાગૃતિપૂર્વક ગ્રહસ્થ ધર્મનું પાલન કરવું અને આખરે ભગવદ્મય જીવન જીવી જવું એવું શંકરાચાર્યજીનું કહેવું છે. આ પાપાચારમાંથી છૂટવું અને ગોવિંદનું ભજન કરવું. હવે ગ્રહસ્થાશ્રમમાં પતિ પત્નીએ કેવી રીતે ભગવદ્ ભજન અને ભક્તિમાં જોડાવવું અને મનુષ્ય જીવન સફળ કરવો એની વાત સમજવાની છે. હું થોડા બહુ જ ઓછા શબ્દોમાં જાજુ સમજી લેવાનું છું. જો તમારે તંદુરસ્ત શરીર રાખવું હોય તો તમે બજારનું ખાઓ, જ્યાં ત્યાં જેનું તેનું જેવું તેવું રેકડીનું બજારનું ભોજન તમે કરો તો તમારી તબિયત સારી રહે. તબિયત સારી રહે. તમારે તંદુરસ્તી શરીરની રાખવી હોય તો ઘરનું ભોજન ખાઓ, કારણ કે બજારનું ગમે તેવું ભોજન હોય, સાદું રોટલી દાળ ભાત શાકથી માંડીને પીઝા કે પછી આઈસ્ક્રીમ કે જે કંઈ દરેક વસ્તુઓ, ફરસાણ, ઢોકળા, ખમણ, હાંડવી, પછી સાવરિયાના ગોલા, જે તે આ તે બધી વસ્તુઓ, કારણ કે એની અંદર પદાર્થમાં કેટલું પોષણ મૂલ્ય જળવાય છે એ ધ્યાન રાખવામાં નથી આવતું. ગમે તેટલો બફાય, શેકાય, તળાય, એનું કોઈ ધ્યાન રાખવામાં નથી આવતું. લોકોને કેમ ચટપટું લાગે અને કેમ આમ વધારે ભાવે એનું જ ખ્યાલ રાખવામાં આવે છે. એટલે એવા જ રસાયણો ઉમેરવામાં આવે કૃત્રિમ, કે જેથી લોકોને વધારે આમ ચટપટું લાગે ને વધારે આમ મજા આવે ને સુગંધીદાર લાગે. બીજું કે દિવસો સુધી એ ખોરાક તૈયાર કરીને રાખી મૂક્યો હોય, તમે આજે આઈસ્ક્રીમ ખાતા હો મોટી કંપનીઓ, તો એ મોટે ભાગે 2-3 મહિના પહેલાંનો બનેલો ફ્રોઝન થયેલો હોય, કારણ કે તાત્કાલિક સિઝનમાં કંઈ આઈસ્ક્રીમમાં પહોંચી વળે એવી કોઈ કંપની હોતી નથી. તો હવે દિવસો સુધી એ બગડે નહીં એ બધી વસ્તુને સારી રાખવા માટે એવા જ રસાયણો નાખવા પડે કે જેથી કરીને એમાં કોઈ બેક્ટેરિયા પેદા ન થાય. હવે બેક્ટેરિયાઓ 2 પ્રકારના જે છે કે જે શરીરને માટે સારા હોય છે તો એ પણ નથી થતા. ત્યારે એ ઔષધ જે અંદર રસાયણો નાખ્યા છે એ શરીરમાં સારા બેક્ટેરિયા પણ મારી નાખે, એટલે તબિયત હંમેશા બગડે જ બજારને ખાવ એમ. એટલે તબિયત શરીરની સારી રાખવી હોય તો પહેલું સૂત્ર શું? ઘરનું ભોજન, ઘરનું ભોજન ખાવું, ઘરનું ભોજન. બસ એ જ વસ્તુ આ ગ્રહસ્થાશ્રમમાં છે. બજારું થવું નહીં અને બજારું સ્ત્રીઓ કે પરસ્ત્રીઓ એની સામે ક્યારેય કોઈ સંબંધો રાખવા નહીં. ઘર ભલું, પોતે પતિ પત્ની એકબીજાને વફાદાર રહે એ ઉત્તમ. સમજાઈ ગયું આ બધી? આટલી વાતમાં ટૂંકું ટચ. અમેરિકામાં ફોર્ડ કંપની, એના સ્થાપક મિસ્ટર ફોર્ડ, એને ફોર્ડ ગાડી અમેરિકાની બહુ વખણાઈને બહુ સરસ, બહુ લોકો પ્રશંસનીય થઈ. એ મિસ્ટર ફોર્ડને પત્રકારે પૂછ્યું કે તમે ધંધામાં બહુ સફળ થયા, તમે મોટર કાર ફોર્ડ નામની તમારા નામે બનાવી પણ આખા અમેરિકામાં દેશ પરદેશમાં બધે બહુ જ વેચાઈ, લોકોએ બહુ જ વખાણી, એટલે ધંધામાંય સફળ અને તમારું દાંપત્ય પણ સફળ. આટલું લાંબુ દાંપત્ય અમેરિકામાં ચાલે અને પાછું ટસલ વગરનું આટલું મધુર દાંપત્ય, એમાંય તમે સફળ. દાંપત્ય જીવનમાંય સફળ, ધંધામાંય સફળ, ત્યાંનું રહસ્ય શું? ફોર્ડે બહુ સરસ કીધું, એક જ મોડલને વળગી રહેવું. શું 2 નમૂન વાત કરીએ. મેં એક જ ગાડી, એક જ મોડેલ, એના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું કે એમાં સુધારા વધારા કરીને એટલી સરસ બનાવીએ કે લોકોને આરામદાયક કરીએ અને ઝડપને એવરેજને બધું, તો વખણાઈ ગઈ. એમ દાંપત્ય જીવનમાં એક જ મોડેલને વળગી રહેવું. એટલે જો આજે જમાનો છે, ચોખ્ખું ન કહેવાનું હોય છતાં કહી દઉં કે આજે એવો ક્રેઝ છે કે પરણ્યા હોય તો એકાદ બોયફ્રેન્ડ કે એકાદ ગર્લફ્રેન્ડ હોવી જોઈએ, એ સામાજિક વિચારધારા છે. તમે સત્સંગીઓ છે, ખબરદાર છો, જીવનમાં જો આવું વિચાર્યું છે તો મહાપાપી થશો અને શ્રીજી મહારાજના ગુનેગાર થશો. જીવન પવિત્ર રાખજો, પરણ્યા જ પત્ની, બાકી બધી જ મા બેન દીકરી ગણીને હરિભજન કરજો તો જીવન તમને ઉજ્જવળ થશે અને ભગવાનને પામશે. બાકી આવી કોઈ વિચારધારા મગજમાં ઘૂસી ગઈ હોય ને તો આ સાંભળે ભેળી કાઢી નાખજો. હોવું જોઈએ. આવું હું હોવું જોઈએ એટલે શું સમજસ તું? આ કોઈ ગાડી છે કે કદ સ્પીયર વ્હીલ હોવું જોઈએ? વાતો કરે છે મારા. સત્સંગ સાંભળ્યા પાછી ઘણા મુર્ઘા સુધરતા નથી. એટલે એ કડક પણ આ વસ્તુ છે. અમથા નથી ગળા ફાડીને કહેતા. ગ્રહસ્થાશ્રમને તોડવા માટે સાધુ સંતો વાત નથી કરતા, ગ્રહસ્થાશ્રમને દિવ્ય બનાવવા માટેની જ વાતો કહેવામાં આવે છે. નક્કામાં નાસમજ લોકો એમ કહે છે કે સાધુ સંતો ગ્રહસ્થાશ્રમની ટીકા કરે. એટલે આ ગ્રહસ્થાશ્રમ પવિત્ર થાય એની આટલી વાતો સાધુ સંતો કરે છે ત્યારે આટલા ગ્રહસ્થ પવિત્ર રહ્યા છે, આટલા જુવાનિયા છોકરા પવિત્ર રહ્યા છે. એટલે ઘરનું ભોજન ખાવું, સમજાયું ને? હા. બીજું, ઘરનું જ ભોજન તમે રોટલી દાળ ભાત શાક કે ઘરે જ બનાવેલી બધી વસ્તુઓ જમતા હો, પણ બીજું ધ્યાન રાખવું પડે, પથ્યા પથ્યનું નડતું હોય ન ખવાય. તમે ઘરે બનાવેલો દહીં છાશને આઈસ્ક્રીમ ખાવ, પણ તમે શરદીના દર્દી હો, દમ થતો હોય, અસ્થમા થતો હોય, શ્વાસ ચડી જતો હોય, અને ઘરે બનાવેલા દહીં છાશ ને લચ્છી પછી આઈસ્ક્રીમ આવું બધું ખાવ તો તમે માંદા પડો છો. ત્યાં તમારે જોવું પડે કે ઘરનું છે, સારું છે, હેલ્ધી છે, પણ તમને નથી અનુકૂળ. એમ તમે ગ્રહસ્થ હો, પરિણા છો, પતિ પત્ની છો, દંપતી છો, ધર્મને ન્યાય તમને કોઈ વિરોધ નથી, પણ છતાંય પથ્યા પથ્ય એ છે કે એકાદશી હોય, પૂનમ હોય, પવિત્ર પર્વો હોય, પવિત્ર દિવસો હોય, રામનવમી હોય, જન્માષ્ટમી હોય, શિવરાત્રિ હોય, હરિજયંતિ હોય, આવા બધા જે પર્વના દિવસો છે, એવા પવિત્ર દિવસો છે, એને દિવસે પોતે પતિ પત્ની હોવા છતાં પણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, નહીંતર માનસિક આંતરિક આધ્યાત્મિક તબિયત બગડે બગડે ને બગડે. સમજાય છે બધી વાતો? બહુ ટૂંકમાં કહેવાય, મર્મથી કહેવાય, રેપરમાં વીંટાળીને કહેવાય. આ ત્રીજી વસ્તુ આ બાબતમાં ધ્યાન રાખવાની કે ઘરનું બનાવેલું છે, નડતું નથી એવું જ જમીએ છીએ. તમને રોટલી દાળ ભાત શાક નથી નડતા, ચાલો ઘરે જ બનાવેલા છે, રોટલી દાળ ભાત શાક નથી નડતા, એ જ જમો છો, પણ માપમાં જમાય. તમે રોટલી દાળ ભાત શાક દાળ ભાતે પણ આફરો થઈ જાય એટલા બધા ખાવ તો પછી એવું થોડુંક છે કે તમે શુગર કે ગળપણ ખાવ તો જ ડાયાબિટીસ થાય છે. વધારે પડતું ઓવર ખાવ તો ડાયાબિટીસ થાય જ, ગેસ થાય, પાચન બગડે, આંતરડાઓ બગડે, ઘણું બધું થાય. એટલે માપમાં ઘરનું હોવા છતાં, એમ દાંપત્ય જીવન હોવા છતાં પણ ભોગમાં માપ હોય એ ઉત્તમ ગ્રહસ્થ કહેવાય. કારણ કે ભર્તૃહરિએ ચોખ્ખું લખ્યું છે, ભોગે રોગ ભય. ભોગ હોય એટલે એની પાછળ રોગ ડગલું માંડીને બેઠો જ છે. એ આપણે સહજાનંદ ગુરુમ ભજી એમાં વિસ્તારથી વાત લીધી છે. એટલે ભોગે રોગ ભય, રોગ પાછળ ભોગ પાછળ રોગનો ભય ઊભો જ છે. રોજ તમે પછી આ ખાટા મરચા આથેલા હોય અથવા તો મરચાના ભજીયા રોજ ખાવ, રોજ ખાવ, લ્યો શું થાય? થોડો વખત ચાલે પણ પછી એસિડિટી થાય, પછી રોજ ડાયજીના ચગલા ત્રણ ત્રણ વાર ચરો ગાળવા, જયારે જોયો ત્યારે મોટો લીલીયો ગોળો નાખીને તો પેલા ઓલા ડીટિયા સોતું ન ખાઈ ગયા હોત તો. એટલે ભોગે રોગ ભય એમ. અને ભર્તૃહરિએ બીજી જે વાત કરી છે, ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા કાલો ન યાતો વયમેવ યાતા, તપો ન તપ્તમ વયમેવ તપ્તા, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. 1 કરોડ રૂપિયા દેતા પણ જો આ શ્લોક મળ્યો હોય તો સસ્તો મળ્યો એમ કહેવાય. આટલો કિંમતી આવા વચનો કોઈના મુખે નીકળ્યા નથી, અદભુત ભર્તૃહરિના મુખમાંથી નીકળ્યા છે. 1 શ્લોકમાં 4 બાબતો જે જણાવી છે, અદભુત, તોલો તોડી નાખે, કોઈ ઋષિના મુખેથી જલ્દી નથી નીકળાય એવા ભર્તૃહરિએ નીકાળ્યા. ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા, જોકે સીધું સંસ્કૃત કે તમને સમજાઈ જાય એટલે તમને એમ ન થાય કે આ કરોડ રૂપિયાની વાત કરી, આટલું બધું આમાં શું હશે. ભર્તૃહરિ કહે છે ભોગાન ભુક્તા, લોકો ભોગ ભોગવે એટલે આપણે ભોગ નથી ભોગવતા, તો ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા, આપણે જ ભોગવાઈ જઈએ છીએ. આપણે ભોગ નથી ભોગવતા પણ આપણને ભોગ ભોગવી જાય છે. કાલો ન યાદ, તો કાલ જતો ને સમય પસાર નથી થતો, આપણે જ પસાર થઈ જાય છે. સમય પસાર નથી થતો, આપણે જ પસાર થઈ જઈએ છે. કેટલી વાત. ત્રીજી વાત કહી, તપો ન તપ્તમ વયમેવ તપ્તા. આપણે તપ શું તપવાના, અમે તપ કરીએ ના, તમે જ તવાઈ જવાના. અને ચોથી વાત લખી, તૃષ્ણા ન જીર્ણ, વાસના ક્યારેય જીર્ણ થતી નથી, આપણે જ જીર્ણ થઈ જાય છે, શીર્ણ થઈ જાય છે, આપણે જ ઘરડા થઈ જાય, આપણે વૃદ્ધ થઈ જઈએ છીએ, પણ વાસના ક્યારેય વૃદ્ધ થતી નથી. અદભુત. 1 કરોડ રૂપિયા માગે તો ડ્યુટી પર ગણી દઈએ આ શ્લોક ઉપર, એટલો કિંમતી. શું પણ વાત કરી. ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા. વયમેવ એટલે આપણે જ. હવે તો અર્થ સમજાય ને. ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા, કાલો ન યાતો વયમેવ યાતા, તપો ન તપ્તમ વયમેવ તપ્ત, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણ. આપણે ખખડી જઈએ પણ ઓલી ખખડે. અદભુત. આ ચારેય વાત મોટી છે પણ એમાંની આપણે એક જ, ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા. ભોગ આપણે શું ભોગવવાના, આપણે જ ભોગવાઈ જઈએ. કોઈ શરાબ પીતો હોય એટલે એમ થાય કે હું શરાબ પીઉં છું. હકીકત વિચાર ઉલટી છે, શરાબ એને પી જાય છે. તો સિગરેટ પીતો હોય હું સિગરેટ પીઉં છું, સિગરેટ એને ચૂસી જાય છે. સમજાય છે ને વાત કે નહીં? હવે કોઈ બીડી સિગરેટ ગુટકા તમાકુ એ કે હું એ ખાઉં છું, અરે ઓલું તારું આયુષ્ય ખાઈ જાય છે, તારું આરોગ્ય ખાઈ જાય છે, તારું સ્વાસ્થ્ય ખાઈ જાય છે, તારી માનસિક જે સ્ટેબિલિટી છે એ ખાઈ જાય છે, તને ચૂસી જાય છે. તું એમ માને છું હું બીડી ચૂસું છું. ના ના, બીડીને તું શું ચૂસતો, બીડી તને ચૂસી જાય છે. શરૂઆતમાં તને લાગે છે હું 1 શટ મારું છું, દોરો આવી જાય છે. પણ બીડી તને ચૂસી જાય છે, ધીમે ધીમે તું ખગડી જાય. બીડી ચૂસી ગઈ. જુગાર તમે શું રમવાના, જુગાર તમને રમાડી જાય છે. અમે અમે જુગાર રમ્યા. અરે જુગાર તમારી સાથે રાજ રમત રમે છે. મહારાજા યુધિષ્ઠિર આમ રમતા હતા, તેને એમ હું જુગાર રમું છું. જુગાર એની અરે કેવું રમ્યો, કયો એની અરે જુગારે કેવો ખેલ ખીરો. યુધિષ્ઠિર તો 5 મિનિટ રીમાય છે, પેલા ને 13-13 વર્ષ સુધી રમતા કરી દીધા. કોણ રમી ગયું, ચાલ કોણ રમ્યું, જુગાર રમ્યું આની સાથે. આ યુધિષ્ઠિર ની એમ હતું હું જુગાર રમું છું, રમનારા દરેક ને હું રમું છું. અરે ઓલો એવો રમત રમી જાય છે, તમે આજે કરોડપતિ હો એવી ચાલબાજી બોલ્યો જુગાર રમે એ તમે રોડપતિ થઈ જાઓ. કઈ ના રે, પેરેલા કપડા વેચવા પડે. આ રમી કોણ ગયું, જુગાર રમી ગયો. આપણને લાગે અમે રમીએ છીએ. ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા. આપણે જ ભોગવાઈ જઈએ છીએ, ભોગ નથી ભોગવાતા. ભ્રમ થાય છે કે અમે ભોગને ભોગવીએ છીએ, ભોગ નથી ભોગવાતા. દરેક જે ભોગ હોય એના પછી શરીરની શક્તિઓ ક્ષીણ થાય, એ સ્વાભાવિક છે. એને એ કદાચ સમજાય પણ જાય, ઘણાને તો એ નથી સમજાતું પણ કદાચ સમજાય. કારણ કે ભોગને અંતે શરીરની એટલી શક્તિઓનો હ્રાસ થાય જ છે, ક્ષીણ થાય જ છે. એના કરતાં શારીરિક શક્તિઓનું ક્ષીણ થવા કરતાં એ ચૈતસિક શક્તિ છે એ બહુ ક્ષીણ થાય છે. આત્માની શક્તિ, આંતરિક શક્તિ, જેના માટે પરફેક્ટ શબ્દ ચૈતસિક શક્તિ જ ઉત્તમ છે, એ શક્તિનો હ્રાસ થાય છે. દરેક ભોગાંતે એ શક્તિ એનો હ્રાસ અનકાઉન્ટેબલ થાય છે. દ્રષ્ટાંતિક થોડુંક સમજાય. પરશુરામનું નામ સાંભળ્યું, એમના પિતાજીનું નામ જમદગ્નિ ઋષિ, એમના પત્ની એટલે પરશુરામના માતાનું નામ રેણુકા દેવી. રેણુકા દેવી મહાપતિવ્રતા, મહાપતિવ્રતા મારી.